શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 47મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે સિરપુર શહેરમાં ચાતુર્માસ પૂર્ણ થતાં તે સર્વે સિદ્ધો દેશાંતરમાં જવા નીકળ્યા અને સિદ્ધવલ્લભ રાજા દ્વારા અતિશય સત્કાર કરાયેલા ભગવાન નીલકંઠ વર્ણી પણ તે સિદ્ધોની સાથે રવાના થયા. શ્રીહરિની સાથે નીકળેલા તે સર્વે સિદ્ધોએ કામાક્ષી દેવીના મંદિરની સમીપે કોઈ એક ગામની ભાગોળે રહેલા બગીચામાં આવી ઉતારો કર્યો અને પોતપોતાના સંઘની જુદી જુદી રસોઈ કરવાનો પ્રારંભ કર્યો. તે સમયે પુષ્પવાટિકામાં કોઈ સિદ્ધો આવ્યા છે એવો સાંભળતાની સાથે તે ગામમાં રહેનારો મહાકાલીનો ઉપાસક તેમજ લોક પ્રતિષ્ઠિત કોઈ બ્રાહ્મણ ત્યાં આવ્યો. હે રાજન, તે બ્રાહ્મણ પહેલાં મહાધાર્મિક હતો. વેદાદિ શતશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા ત્રિકાલ સંધ્યા વંદનાદિ સમસ્ત કર્મકાંડનું અનુષ્ઠાન કરનારો વિદ્વાન હતો, તેમજ એક પત્નીવ્રતનું પાલન કરનાર ચારિત્ર્યવાન તથા શમદમાદિ ગુણોથી સંપન્ન હતો. તેને કોઈ વખત શક્તિ ઉપાસક કોઈક પુરુષનો સહવાસ થયો તેથી તત્કાળ ફળ દેખાડનાર કૌલારણવ નામના ગ્રંથનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યો. કુસંગના પ્રભાવથી તેમને તે વેદવિરુદ્ધ ગ્રંથમાં આસ્થા આવી, તેથી તેમાં પ્રતિપાદન કરેલા આચાર પાલનમાં આસક્ત થઈ શક્તિની મલિન ઉપાસના કરનારા પુરુષોના સંગમાં પ્રેમવાળો થયો. હે રાજન, ત્યાર પછી તો તે બ્રાહ્મણ સ્વધર્મનો ત્યાગ કરી શક્તિ માર્ગીઓનો અગ્રેસર થયો અને હું જ સર્વ સિદ્ધોમાં એક શ્રેષ્ઠ સિદ્ધ છું એવું એને અભિમાન આવ્યું. તેથી તે ક્રોધથી બળતો બળતો જ્યાં શ્રીહરિ સાથે સિદ્ધો રસોઈ કરતા હતા ત્યાં બગીચામાં આવ્યો. તે સમયે મદિરા પાનના મદથી તેના નેત્રો ચકળવકળ થતા હતા. તે માંસાહારી હતો. તે હંમેશા કુલાષ્ટક નામથી પ્રખ્યાત 8 પ્રકારની સ્ત્રીઓના ગુહ્યાંગોને ધોયેલા કુલવારી નામના જળનો પાન કરતો હતો. સિંદૂરનો ચાંદલો કરેલ લોખંડનું ત્રિશૂળ હાથમાં ધારણ કર્યું હતું, તેમજ સિંદૂર તથા સ્ત્રીના રજ રુધિરથી મિશ્ર કરેલ કુમકુમનો ચાંદલો બે ભ્રકુટીના મધ્યભાગમાં ધારણ કર્યો હતો. ગળામાં મુંડોની માળા ધારણ કરી હતી. કૃત્રિમ તંત્રગ્રંથમાં પ્રસિદ્ધ કુલ્લા નામની મહાકાલી દેવીનું મનમાં સ્મરણ કરતો અને કુમારી કન્યાઓની ગુદાને ધોયેલા જળનો શરીર પર છંટકાવ કરીને આવ્યો. ગર્વથી વારંવાર હસતો અને સુરાપાન કર્યા પછી દાંતો વડે ચાવેલા કાચા માછલાની દુર્ગંધ તેના મોઢેથી આવતી હતી. માથા ઉપર લાલ કપડાનો દુપટ્ટો બાંધી પીબેક નામનો એ બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે કંઠ સુધી સુરાપાન કર્યું હતું. અન્ય સુરાપાન કરનારાઓમાં તે અનુપમ, તેથી પીબેક એવા સાર્થક નામવાળો હતો. હે રાજન, તે ગામના નરનારીઓ તેની પાસેથી દીક્ષા લઈ તેમના શિષ્યો થયા હતા. તે સર્વે શિષ્યોની સાથે તે પીબેક તત્કાળ ત્યાં આવ્યો ને પોતાને જોઈને ભયભીત થયેલા સર્વે સિદ્ધો પ્રત્યે કહેવા લાગ્યો કે, અરે ધૂર્તો, તમે તમારી જાતને સિદ્ધ માનીને દુર્લભ એવા સિદ્ધનામને કેમ ધારીને બેઠા છો? કારણ કે અત્યારે વર્તમાન કાળે આ પૃથ્વી પર હું એક જ સિદ્ધ છું, બીજો કોઈ જ નથી. અરે, તમારા જેવા હજારોને મેં મારા શિષ્યો બનાવ્યા છે અને જેણે મારું વચન નથી માન્યું તે સર્વેને યમપુરીના અધિકારી પણ મેં કર્યા છે. માટે તમે સર્વે યજ્ઞોપવિતની પેઠે કંઠમાં ધારણ કરેલી કંઠીઓ કાઢી નાખો અને તમે જીવવા ઈચ્છતા હો તો અત્યારે જ મારા શિષ્યપણાને પામો. જો એ પ્રમાણે નહીં કરો તો મારી આજ્ઞાની રાહ જોઈ રહેલા પહોળા મુખવાળા વીરો તમારો સર્વેનું અત્યારે જ ભક્ષણ કરી જશે. તે સમયે પૂર્વે જેમની સિદ્ધાઈ વિશે બહુ સાંભળ્યો હતો તે જ પીબેકને આજે પોતાની આગળ પ્રત્યક્ષ ઊભેલો જોઈ નીલકંઠ વર્ણી વિના સર્વે સિદ્ધો ભયભીત થઈ અત્યંત કંપવા લાગ્યા. અરે, આપણે તેના અત્યારે જ જલ્દીથી શિષ્યો થઈ જઈએ, નહીંતર હમણાં જ આપણને એ મારી નાખશે અથવા પાગલ કરી દેશે, પરસ્પર એમ કહેવા લાગ્યા. હે રાજન, ત્યારે કંઠમાં ધારેલી કંઠીઓને તોડવા તૈયાર થયેલા સિદ્ધોને જોઈ શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે હે સિદ્ધો, તમે આ શું કરી રહ્યા છો? તમે કોઈપણ પ્રકારની ચિંતા ન કરો. આ તુચ્છ પીબેક તમને શું કરી શકવાનો છે? એ પીબેક પહેલાં મને તેનો શિષ્ય કરે, પછી ભલે તમે તેના શિષ્ય થાઓ. હે રાજન, શ્રીહરિએ આ પ્રમાણે સૌને આશ્વાસન આપ્યું, છતાં પણ પીબેકથી અત્યંત ભયભીત થયેલા સિદ્ધો શ્રીહરિને કહેવા લાગ્યા કે હે હરિ, આ પીબેક બીજા સિદ્ધો જેવો સામાન્ય સિદ્ધ નથી. આ તો બહુ બળવાન છે, તેથી ક્ષણવારમાં એ તમને પણ મારી નાખશે. હે રાજન, તે સમયે શ્રીહરિને પોતાના સિદ્ધ થતા કાર્યમાં અંતરાયરૂપ થતા જોઈને પીબેક વક્રદૃષ્ટિથી તેમની સામે જોવા લાગ્યો અને પોતાની સમીપે બોલાવવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી નીલકંઠ વર્ણી પણ તત્કાળ રસોઈ પકાવવાનું બંધ કરીને તેના મનના અભિપ્રાયને જાણી પીબેકની સમીપે આવી તેના સન્મુખ વિરાસને બેસી ગયા. તે પીબેકના મુખ સામે જ એક દ્રષ્ટિ રાખીને સર્વે સિદ્ધો પણ શ્રીહરિના પાછળના ભાગમાં બેઠા. ત્યારે પીબેક પોતાના મંત્રબળની સામર્થ્ય દેખાડવા લાગ્યો. પીબેકે ઘાટા પાંદડાઓથી લીલાછમ વડલાના વૃક્ષ ઉપર મલિન મંત્રોથી મંત્રેલા અડદની મુઠ્ઠી ફેંકી કે તરત જ તે વૃક્ષના પાંદડા સુકાઈને પૃથ્વી પર હેઠા પડ્યા અને વડનું વૃક્ષ સુકાઈ ગયું. તે જોઈને વર્ણીના સિદ્ધો તો અત્યંત ભય પામવા લાગ્યા. આવા પ્રકારનું આશ્ચર્ય જોવા છતાં શ્રીહરિના મનમાં લેશ માત્ર ક્ષોભ થયો નહીં અને સ્થિર બેસી રહ્યા. આ પ્રમાણે નિર્ભયપણે બેઠેલા વર્ણીને જોઈ પીબેકે તેમના પ્રાણ લેવા મંત્રેલા અડદની મુઠ્ઠી શ્રીહરિ ઉપર ફેંકી. તેમ છતાં પૂર્વની માફક સ્થિર બેઠેલા શ્રીહરિને જોઈ પીબેક કહેવા લાગ્યો કે હે વર્ણી, હું કાળભૈરવની મુઠ્ઠથી હમણાં તમારો વિનાશ કરું છું. તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. હે રાજન, આ પ્રમાણે પીબેકે કહ્યું ત્યારે ફાટેલા નેત્રોવાળા અને દુષ્ટબુદ્ધિવાળા પીબેક પ્રત્યે વર્ણિરાજ કહેવા લાગ્યા કે હે પીબેક, મને કોઈ ચિંતા નથી. તારામાં જેટલી મંત્રબળની શક્તિ હોય તેટલો પ્રયાસ તું કરી લે. હે રાજન, શ્રીહરિનું આવું નિર્ભય વચન સાંભળી પીબેકે તેને મારવા કાળભૈરવના વીરોને પ્રેરણા કરી. તે ભૈરવવીરો તો શ્રીહરિની સામે દ્રષ્ટિ માંડીને જોવા પણ સમર્થ થયા નહીં. ઉલટાના પ્રેરણા કરનાર પીબેકને જઈને વળગ્યા. તેથી પીબેક મુખમાંથી રુધિરનું વમન કરતો મૂર્છા ખાઈને ધરણી પર ઢળી પડ્યો. થોડીવાર પછી ફરી સ્વસ્થ થઈને ક્રોધના અતિશય આવેગમાં આવી ઊભો થયો. હે રાજન, પાણીના કોગળા કરી ફરી પીબેક શ્રીહરિને કહેવા લાગ્યો કે હે વર્ણી, તું ધીરો રહે. હમણાં જ બટુક ભૈરવના વીરો તારો વિનાશ કરશે. ત્યારે શ્રીહરિએ ફરી કહ્યું કે મને કોઈ ચિંતા નથી, તારે જે કરવું હોય તે કરી લે. ત્યારે પીબેકે બટુક ભૈરવના વીરોને પ્રેરણા કરી. તે વીરો પણ શ્રીહરિને જોવા સમર્થ થયા નહીં. તેથી તત્કાળ પ્રેરણા કરનાર પીબેક ઉપર જઈને પડ્યા ને ખૂબ જ માર્યો. તેથી પૂર્વવત મૂર્છા ખાઈ પૃથ્વી પર ઢળી પડ્યો. થોડી વારે ફરી ઊભો થઈ ક્રોધ કરીને શ્રીહરિને કહેવા લાગ્યો કે હમણાં જ હું મહાકાલીના વીરો મોકલીને તારો ઘાત કરાવું છું, તું ધીરો રહેજે. હે રાજન, આ પ્રમાણે કહીને પીબેકે મહાકાલીના વીરોને પ્રેરણા કરી. તે પણ તેવી જ રીતે શ્રીહરિના સામે નજર કરવા સમર્થ નહીં થયેલા મહાકાલીના વીરો પાછા વળી પીબેકને વળગ્યા. તેથી તે પૂર્વની જેમ જ મૂર્છા ખાઈ પૃથ્વી પર ઢળી પડ્યો. ફરી ક્ષણવાર રહી ઊભો થયો ને ક્રોધ કરતો શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો કે હે વર્ણી, તું બેઠો રહેજે, હું હમણાં જ હનુમાનજીના વીરોને મોકલું છું, તે તારો અવશ્ય ઘાત કરશે. એમ કહીને પીબેકે શ્રીહરિને મારવા હનુમાનજીના વીરોને પ્રેરણા કરી. તે વીરો તો શ્રીહરિને પોતાના સ્વામી શ્રી હનુમાનજીના પ્રાણપ્રિય ઇષ્ટદેવ જાણી નમસ્કાર કરીને ત્યાંથી પાછા વળ્યા અને તે પીબેકને ભૂમિ ઉપર પછાડ્યો. ત્યારે પીબેકના મુખમાંથી ઉલટી થવા લાગી ને અતિશય આકુળ વ્યાકુળ થતો મૂર્છા ખાઈ પૃથ્વી પર ઢળી પડ્યો. તે ફરી બેઠો થવા સમર્થ થયો નહીં. તેના પ્રાણ કંઠે આવી ગયા અને નેત્રો પણ ફાટી ગયા. આ પ્રમાણે એમનો મૃત્યુ નજીકમાં આવ્યો હોય તેવા ચેષ્ટારહિત પીબેકને જોઈ તેના સંબંધીજનો હાય હાય અમે મરી ગયા, તારા વિના અમે કેમ જીવશું આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. ત્યાર પછી તે સર્વે સંબંધીજનો રુદન કરતા નીલકંઠ વર્ણીને વારંવાર પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે સ્વામી, અમારા ઉપર દયા કરીને પીબેકને જીવત દાન આપો, કારણ કે તમે સાક્ષાત પરમેશ્વર છો. ફરીને તે આવું લોકશાસ્ત્ર નિંદિત કર્મ ક્યારેય નહીં કરે. હે રાજન, આ પ્રમાણે વિનંતી કરીને શ્રીહરિની આગળ ચરણમાં ખૂબ જ ધનનો ઢગલો કર્યો. સર્વે સિદ્ધોને સુંદર ઘી સાકર તથા અન્નના કાચા સીધા આપ્યા. ત્યારે દયાળુ ભગવાન શ્રીહરિએ કૃપા કરીને તે પીબેકની સામે દ્રષ્ટિ કરી. શ્રીહરિની કૃપાદૃષ્ટિ થવાથી પીબેક જાગ્રત થયો અને અતિ પ્રેમથી શ્રીહરિને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ફરી હું આવું કર્મ કદી નહીં કરું એમ કહીને પોતાના પરિવાર સાથે ઘરે ગયો. હે રાજન, શ્રીહરિએ તે ધન બ્રાહ્મણોને દાનમાં આપી દીધું, પોતે તો નિસ્પૃહ જ રહેતા. હે રાજન, શ્રીહરિની સાથે આવેલા તે સર્વે સિદ્ધો મહા અપરાધી પીબેકને જીવનદાન આપનારા વર્ણીને જગદીશ્વર જાણી આશ્ચર્યની સાથે સાષ્ટાંગ પ્રણામ કરી શ્રીહરિના શિષ્યો થયા. પછી તે સર્વેએ રસોઈ બનાવી ભોજન કર્યું અને રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરતા ત્યાં જ રાત્રિ વિતાવી. પરંતુ શ્રીહરિથી માનભંગ થયેલા પીબેકને પગથી દબાયેલા સર્પની જેમ ક્યાંય ચેન ન પડ્યું અને તેના સર્વે અંગો ક્રોધાગ્નિમાં બળવા લાગ્યા. મધ્યરાત્રિએ કાળભૈરવને મહામાંસનું બલિદાન આપી પૂજન કર્યું અને તેને ત્રણ પ્રકારની સુરા અને પુષ્કળ રુધિરનું પાન કરાવી વર્ણિરાજ શ્રીહરિને મારવાની પ્રેરણા કરી. તે કાળભૈરવ ભયંકર મુખવાળો સર્વે અંગે નિર્વસ્ત્ર હતો. તેના નેત્રો લાલ હતા, મસ્તક ઉપર વાળ વિખરાયેલા હતા. કાજળ જેવો કાળો તે કાળભૈરવ હાથમાં ત્રિશૂળ ધારણ કરીને શ્રીહરિને મારવા રાત્રિમાં તેમની સમીપે આવ્યો, પણ શ્રીહરિની નજીક ઊભો રહેવા એક ક્ષણવાર પણ સમર્થ થયો નહીં, તેથી દૂર જઈને ઊભો રહ્યો. ત્યારે નીલકંઠવર્ણી તેમને જોઈને જરા પણ ભય પામ્યા નહીં. પરંતુ પીબેકની દુર્જનતા અને કાળભૈરવની સ્થિતિ જોઈને આશ્ચર્ય સાથે મંદ મંદ હસવા લાગ્યા. હે રાજન, ક્રૂર તે કાળભૈરવ ઊંચા કરેલા હાથમાં ત્રિશૂળ ધારણ કરી પ્રાતઃકાળ સુધી ત્યાંને ત્યાં ઊભો રહ્યો. સવારે સ્નાન કરવા જતા વર્ણિરાજે તે કાળભૈરવને જોયો ત્યારે શ્રીહરિના જોવા માત્રથી તે કંપવા લાગ્યો અને પોતાને અહીં આવવાની પ્રેરણા કરનાર પીબેકને જ મારી નાખવાની ઈચ્છાથી શ્રીહરિથી ભય પામતો ત્યાંથી ભાગવા લાગ્યો. ત્યારે વર્ણિરાજ શ્રીહરિએ ભાગતા કાળભૈરવને કહ્યું કે હે કાળભૈરવ, તને અહીં મોકલનાર તે પીબેક બ્રાહ્મણને તું મારીશ નહીં, કારણ કે અમે સર્વે સિદ્ધો તેનું અન્ન જમ્યા છીએ, માટે તેનો વધ કરીશ નહીં. હે રાજન, ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે જે વચનો કાળભૈરવને કહ્યા તે તેણે પીબેકને આવીને સંભળાવ્યા. તે સાંભળી પીબેક અતિશય વિસ્મય પામ્યો કે આટલો બધો અપકાર કરનાર મને કાળભૈરવ થકી જીવતો રાખ્યો, માટે તે વર્ણિરાજ શ્રીહરિ સાક્ષાત પરમેશ્વર છે. હે નૃપશ્રેષ્ઠ, પોતાને જીવતદાન આપી ઉપકાર કરનાર શ્રીહરિનો કાળભૈરવને મારવા મૂકી અપકાર કરનાર પીબેક પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. કાળભૈરવ થકી પુનઃ જીવતદાન આપનાર શ્રીહરિને શરણે જઈ તેણે શિષ્યપણું સ્વીકાર્યું. હે રાજન, પીબેક પૂર્વે જેવો હતો તેવો જ ધર્મનિષ્ઠ થયો. પાપકર્મથી ભય પામનારો અને વેદબાહ્ય તેમજ કલ્પિત કૌલાર્ણવ ગ્રંથનો ત્યાગ કરી અને શ્રીમદ ભાગવત પુરાણ તથા ભગવાને સ્વમુખે ગાયેલી ગીતાનો પાઠ અને શ્રવણ કરવા લાગ્યો. તેમજ ભગવાન શ્રીહરિને સાક્ષાત રાધિકેશ શ્રીકૃષ્ણ જાણી પ્રેમપૂર્વક તેમની ભક્તિ કરવા લાગ્યો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિએ પોતાની સાથે આવેલા સિદ્ધોને દેશ દેશાંતરોમાં વિચરણ કરવાની આજ્ઞા આપી અને એકલા સ્વયં શ્રીહરિએ નવલખા પર્વત તરફ પ્રયાણ કર્યું. હે ભૂપ, આ પ્રમાણે ભગવાન શ્રીહરિ મનુષ્ય નાટ્યને કરતા અને મનુષ્યોથી ન થઈ શકે તેવા અનેક દિવ્યચરિત્રોને કરતા મહા અજ્ઞાની એવા પીબેક આદિ અનેક મહાગુરુઓમાં રહેલા અધર્મ વંશનો પોતાના પ્રભાવથી ઉચ્છેદ કરી સ્વયં શ્રીકૃષ્ણ એવા પોતાની ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને યોગ્યયુક્ત પરાભક્તિનું પ્રવર્તન કરવા આ પૃથ્વી પર વિચરણ કરતા હતા. આ પ્રમાણે દિવ્યલીલાનો વિસ્તાર કરતા, હે નીલકંઠ ભગવાન, તમે સદાય અમને આનંદ આપનારા થાવો. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શક્તિપંથી પીબેકનો પરાજય કરી તેને વૈદિક માર્ગે લાવ્યાનું નિરૂપણ કર્યું એ નામે 47મો અધ્યાય પૂર્ણ થયો.